નિરીક્ષણ નું. ગોરાંગ નું મન શું કરે છે, ગોરાંગ ની બુદ્ધિ શું કરે, ચિત્ત શું કરે, બસ વ્યાજ કરે. આપણે એમાં ડકો નહી જોનાર. આ ઓળી હોય છે, ઓળી વાંકી જોઈએ તેને વાંકી દાદે કરી કેમ ના દાદે, ઓળી મોટી હોય તો તમારી ફરજે જોવાની, બીજું કઈ છે નહીં. તમે સમજો ને, કારણ તમારા પછી વિચાર રહ્યો નથી. તમારો વિચાર હોય નઈ, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ જેવા વિચાર તો જડ વસ્તુ છે. શું કે તમારે જોયા કરવાનું, શું વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે, સારા વિચાર આવે છે, બુદ્ધિ શું કરી રહી છે, ચીજ શું કરી રહી છે. અને બહુ ડિપ્રેશન માં આવ્યા હોય કોઈ વખત ગોરાંગ, વખત કઈક સંજોગ ડિપ્રેશન આવી જાય, તારે આપડે હાથ ગાળવો. પેલા આખો કબાટ હોય છે ને, અને આખો કાચ હોય છે નઈ, કાચ આખો હોય છે ને, ત્યાં ગોરાંગ ને કઈ હેડો ત્યાં. અને પછી આપડે આમ જોઈને ગોરાંગ દેખાય કે ના દેખાય, એટલે આપડે હા ખબોતા હોય અમે જ છીએ, તમે જો ગભરાશ નહીં કહીએ. શું કહ્યું? એની હાથે ડિપ્રેશન બંધ. તમે આટલું જ કહ્યું ને, અમે જ છીએ તમારી સાથે, એટલે સુધાર તો ભગવાન કહેવાય. શું કહ્યું? અમે જ છીએ કહેતા ને, આટલું જ બંધ ડિપ્રેશન. કારણ કે કોક નો સહારો ફળે છે. શું ફળે છે? સહારો મળતો નથી. હવે બાપ નો સહારો લેવા જાય, બાપ ની પાસે પૈસા બહુ હોય, અને આપડે કઈ 2 લાખ મને ડોલર જોઈએ છે, મારે 5 લાખ ની ખોટ ગઈ છે, અને 2 લાખ જોઈએ છે, બાપ ની પાસે બહુ લોસ એન્જલસ માં રહેતા હોય, બહુ પૈસા હોય, તો આપડે કહીએ બાપ છે હું જાણતો, તને હું કેતો હતો ને, તારે અક્કલ કયા વગર તમને સમજો કર્યો, એટલે હું આ ઉઠતો છે, કુર્તો પીરે, એના કરતા આપડે બાપ પણ ના જઈએ સારું છે. શું કહ્યું? આબરું મરે એ સારું છે. આપડે જોઈએ કે કઈ ખબર ઠોક છે, ખબર ઠોકનારા દુનિયા મરે નહી. હા ખોરા સરસ ભરે ને. પછી વાઈફ ખબર ઠોકવા માટે ઈચ્છા રાખીએ કે વાઈફ ખબર ઠોકશે કઈ, તે વાઈફ ને જો આપડે કહીએ નઈ કે મારે તો ખોટ ગઈ છે, તું હાથર છે, અને જરા ઓછું ખર્ચ થાય જેમ તેમ કઈ નભાવજો, અને જરા તારું ગોંધું છે મારે વેચવું પડશે. તમારે વેતા જ કેવા હતા પેલેથી, મેં ગોંધી લીધું તું આટલી ખોટ પર આટલી વધારે સમજ ને, એટલે આ બધામાં આ ઉપાધિ પડવાની જરૂર સમજે પડે ને. અને હા કબો ઠોકશે તો બધું ઓલ રાઈટ, તમારી પાસે તને ગમશે કે નહીં ગમે, ગમશે ને. આજ મારા શબ્દ શબ્દ પાળવાનો છે, શબ્દ એટલું જ છે, આ બીજું આ વિજ્ઞાન છે, આખા અનંત અવતાર ની ખોટ વાળવાની છે. શું વાળવાની છે? ખોટ કેટલા કાળ ની? અનંત અવતાર ની ખોટ વાળવાની છે, માટે આ સમજી લેજો. પછી હવે વ્યવસ્થિત શક્તિ ને મારે દાખલા આપવું, આ વ્યવસ્થિત શક્તિ મારે ચલાવ્યું છે ખરું, પણ દાખલો થાય તો સારું પડે. હવે આ કાચ નો પ્યાલો હોય, આ પ્યાલો કાચ નો હોય તો હું આમ એ કરતો અને સ્લીપ થયો, એટલે મેં પ્રયત્ન કર્યો આમ આમ થયું, પ્રયત્ન કર્યો છતાં પડી ગયો ને ભાગી ગયો. મેં પ્રયત્ન પૂરો કર્યો છતાં પડી ગયો ને ભાગી ગયો, કોને ભાગ્યો એ? લોકો તો મને કહે કે તમે એકલા જતા દાદા, બીજું કોઈ હતું નહીં, મારે તમે જ ભાગી ગયો. મારે આ કહેવું પડે ને, બધા જેવું આ લોકોને સમજણ છે એવું, મારી સમજણ જુદી છે ને એમની, પણ એમની એમને જે દેખાય છે બીજું બોલાય છે, બધું બોલાય થાય, મતભેદ પડે. એટલે આપણે કઈ આ ખાતી બીજો કોઈ છે જ નહીં, હું તમને વસૂલ કરી આપી બીજો પ્યારો લાગે. હવે આ પ્યારો કોણ ભાગે છે? વ્યવસ્થિત નામની શક્તિ ભાગે છે. નોકર ના હાથમાં 4 ની ટે પડી જાય, એમ નોકર પ્યાલા ભાગી જાય, તો પેલો શેઠ શું જાણે કે મુ ભાગી નાખ્યા બાર પ્યાલા ના ભાગે કોઈ. આ દુનિયા આ છોકરું છે ને, રાવડાવાળા છોકરા હું શું કરું, 4 નો પ્યાલો પી અને એમને આપું, લે બહાર નાખ્યા તો ખબર ચડાવે. હું કઉ બહાર નાખ્યા તો એ ખબર ચડાવે ના, કોઈ જીવ ના નાખે. નવા બૂટ હોય ને ત્યાં છોકરા નાખી દો. મેં કોઈ આ બાર ના ક્યાં જા મારા મારા દવા ના ના ના ખાય દાદાજી આખું વર્લ્ડ કોઈ કશું નહીં નોકર બોકર કશું છે. પછી આ વ્યવસ્થિત શક્તિ આ તોડફોડ કરે છે. કેમ તોડફોડ કરે છે એનું કારણ તો હોવું છે ને. કારણ કે આપણા લોકોને તો એક ડઝન કપ્રકાભી આપી હોય ને, કપ્રકાભી લાવ્યા હોય ડઝન બજારમાંથી, તો પછી હાથ પેઢી સુધી ચલાવી વાત તમને લાગે ખરો હાથ પેઢી ચલાવી એવા જો ભાગે નહીં તો નાખી ના દે નઈ. એટલે વ્યવસ્થિત શું કે છે આ બધાને કારખાના વાળાનું શું થાય, બિચારાનું પ્યારાને કારખાનાનું કોણે વાળાનું શું થાય, વેપારી શું થાય, મારે બધાને ચલાવવાનું કે શું કે છે. એટલે હું જોટો દીધો ના લાવું ને. એટલે આ વ્યવસ્થિત શક્તિ સપ્લાય કરે છે અને તોડફાડ એ કરે છે, શું કે છે. એટલે તમારે એની ઉપાધિ નહીં આવે, સપ્લાય કરશે તને વાંધો ખરો. પછી હા આપડે મંદિર માં ગયા અને થોડો બાર નવો તો લઈ ગયા, એટલે જાણું કે વ્યવસ્થિત લેવડાયો થોડો, બીજો આપશે બે ત્રણ દાડા પછી બીજો આપે ને. પણ હિસાબ ચૂકે બધા, આપડા હિસાબ ચૂકે છે. શું ચૂકે? હવે એક દાખલો થયો, બીજો દાખલો આપ. કેમ તું હોઈ ગઈ છું? બેંકમાં રૂપિયા લેવા ગયા આપણે, તે ગજવામાં 200 પડ્યા છે અને બીજા 2000 ચેક વટાવી લીધા, અને આ એક ગજવામાં 2000 મૂક્યા, એકમાં 200 પડ્યા છે પેલાના. પછી આપણે શું કર્યું, રસ્તામાં આવતા હોઈએ ત્યાં બોર્ડ વાંચ્યું બિહેવિયર ઓફ ફીસ. એટલે તમારે ગોરંગ ને કહી દેવું કે લત્તો ખરાબ છે, મને ગજુ ડાબી રાખજો. ગજુ દબાઈ દે, ગજુ દબાય પણ પેલી જમાત કઈ કાકી નથી હોતી, એ વાટેલા મરતા બધા બધું તૈયાર જરા લઈને ફેંક્યો અને લઈ જાય. એટલે આપડે શું કહેવાનું, વ્યવસ્થિત છે. શું કહેવાનું? તો હોત ને વ્યવસ્થિત કાપ્યું, એ નથી કાપ્યું, એ તો નિમિત્ત છે. એ તો નિમિત્ત છે. શું છે? આપણે આજ પકડ્યા વ્યવસ્થિત ના ગુનામાં, અને એ જ આજ પકડાશે તારે ગુના ગયા, તો આપણે તો પકડાઈ ગયા. તમે સમજ પડી ને? હવે અહીંયા આગળ આ જ્ઞાન દ્વારા તમે એટલું સમજી જાવ, વ્યવસ્થિત એટલું કરો. અને જ્ઞાન ના હોય તે તો 2000 જાય અને ઉપર કકડાટ પાર બધું ન કરે. કરે ના કરે? હવે કકડાટ કરે એટલે શું થાય, બધા લોકો ભેગા થાય. એક જણ કે બિચારા 2000 ગયા, એક જણ કે અરે ભાઈ જવા તો મૂર્ખ જ છે ને, અહીંયા રસ્તો લાંબો રસ્તો, અરે માં આપડે તોડી ખાય ઉઠતા પૈસા આપે નહીં કોઈ, આપડે પણ 2000 એટલે આપડે એમને. હવે ત્રણ આગળ આ લોકો 2 ખોટ ખાયા છે અજ્ઞાની. એક તો 2000 લમણે રખેલા ગયા, અને પછી આ આવતો ભાવ બગાડે ચીપકા કકડાટ કરીને, કકડાટ કરીને આવતો ભાવ બગાડે, અને પાછો ઘેર જઈને કકડાટ કરે. કોણ છું હેલો, કોણ મળ્યું તમે? અરે મસ્ત બધા જમકીને ખાવા દે, કઈ તને પૈણી થાય આ બાબા તને કઈ જમકીને ખાવા પણ ના દે. માણસ થવું જોઈએ, માણસ આપણા ઘરમાં ત્યાં ભગવાન રહેવા જોઈએ. ક્લેશ તો થવો જ ના જોઈએ, ક્લેશ કેમ થાય આપણા ઘરમાં? જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન કેમ હોય? એક દાડો પણ ક્લેશ ના થવો જોઈએ. પોપટ મસ્તી થાય વળી વાર, પણ ક્લેશ નહીં. પોપટ મસ્તી એટલે આમ ચોચો લડે ખરા, પણ બસું ના ભરે. એ તો સંસાર છે, જ્યાં સુધી તમારા જ્યાં સુધી સંસારી ક્રિયા તમને છે ત્યાં સુધી પોપટ મસ્તી થાય જ. સંસારી ક્રિયા બંધ થઈ છે ત્યારે પોપટ મસ્તી બંધ થઈ જશે. હવે પછી હવે આગળ ગયા, ત્યાં આગળ પેલા લોકોને શું કહેવાનું આપણે? લોકો શું થયું ગોરંગ ભાઈ, શું થયું? કઈક બધું આ કશું કપાયું છે, આ ગજવ બધું હતા, આ ગજવ કશું હતું નહીં. કે બહુ સારા માણસ નથી દાદો કે છૂટે આપડે એક ખોટ કહીએ, આપડે એક ખોટ કહીએ લમણે લખેલી એકલી બીજ બે ખોટ ના કહીએ. એટલે પછી આગળ જતા પોલીસ વાળા ઘેટા ત્યાં વ્યવહાર કરવો પડે, તો વ્યવહારમાં પોલીસ વાળા કહીએ ભાઈ આ ઘજુ કપાયું છે 2000 કેસ નોંધી લેજો. ત્યાં નોંધાઈને પછી ઘેર જતા હતા રાતના 8:30 થવા, ત્યાં આપણું મય મન બોલ્યું મય પછી એ કઈ કાચી કાચી માં આવ્યા છે ઘજુ આગું કરવું નહીં અને ધંધેર બહુ કરવી હાલે કઈ મન કશું હાલે. તે પછી મન શું બોલ્યું તમે તો વ્યવસ્થિત કે છો પણ તમે બાદશાહ પણ તેમ શું કહે. એટલે આપડે મને આ ઠંડક થઈ ગઈ છે ને અમારું આખી આ ગોદામાં છે માટે આનો કઈ ઉપાય. એટલે એનો ઉપાય શું કરવાનો, ઘેર જઈને કહેવાનું કે ભાઈ આ તારા દૂધ બધું ખૂબ નાખી અને સત્તા જેવો પ્રસાદ જેવો શીરો બનાવો, થોડા ભજીયા બનાવો, થોડું રાયતું બનાવો. એટલે બૈરા બૈરા જણા કે આ કમરા લાગે છે ને બનાવે અને પછી આ ગોરાંગભાઈને જમાડી અને છૂટે આવી બધી ભલે રાતે ઉઠવાનું હા તો આ જતા હાથે પથારી પડતા હાથે હું મન છું. હવે પછી હવાર માં ઉઠ્યા ત્યારે પોલીસ વાળા આવ્યો કેમ થઈ તમારે ત્યાં પેલો પકડી ગયો છે ત્યાં કે ભાઈ શું છે અને કઈ વધ્યું છે ત્યાં કે ના આખી રાત રમી રમ્યો અને દારૂ પી ગયો છે કે એમ. અરે ભાઈ વધ્યું હોય તો મને કે ને કઈ પણ જે કઈ વધ્યું હોય તે આપડે વધેલા હતા કોમ ને તું બાકી નથી બહુ બાકી હે ખાતર પડી તો દિલ ના કરવું પડે આ બધા હારે રહ્યા ની તો પેલો પેલા ની પણ મારી ફૂકીને 8 ના લઈ લીધા છે એને ચિકાર ના મળે શું ખાય બિચારો એટલે આજ મને હવે આપડે ક્યાં નિહાળો ના રાખવો છે બીજું હે પૈસા કઈ જોડે લેજો એને ના ભાઈ એ તો ચોર તો રહેવાનો એનો ધંધો જ છે એને સવારે એને કુદરતી રીતે માગેલો ચોર નો ધંધો આપડે એને કઈ ચોરી મારા બાપ દાદા ની કરતા ત્રણ પેઢી થી અમે કરીએ એટલે એનો ધંધો છે એમાં એને કહીએ ના લાગે શું કહે. એટલે આપડે એને બધી આઠસો ગજવામાં લઈ જઈ ઘરમાં લઈ જઈ અને એમાં તિજોરી મૂકી દેવાના 2000 રૂપિયા બેંક ખાતે જમા કરવાના 1200 રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરી દેવાના 800 રૂપિયા મૂકી દીધા થઈ ગયો સાહેબ. આ વ્યવસ્થિત ના પછી મહિના 2 મહિનામાં પાછા 5000 થઈને આવશે ત્યાં વ્યવસ્થિત ખાતે જમા કરવાના સમજાય. હા તમને સમજાયું આ ભાઈ એક્ઝેક્ટલી છે આમ જેમ છે તેમ કહું છું સમજ પડે ને નહીં તો કગાર કરીને 2 ખોટ કરશો અરે લમણે કીધું તમારે છૂટકો નહીં થવાનો. હવે કેટલી થયો કઈ આજ્ઞા થઈ એમાં કઈ અઘરું છે નહી હોય તો કઈ નાખું તબિયત નરમ જરા અઘરું નથી ને કશું હવે તો અતિ આજ્ઞા આપું છું તમારે ઋણાનુબંધ વાળા કરાય ને ઋણાનુબંધ વાળા સેવા ખરા ખરા કેટલાક છે એક ભાઈ ને એક બેન ના એ તો ચીકડા બઉ ખુશી કરીએ તો ના થાય તો પછી ટોણા મારી જાય ને એ તો બઉ ચીકણા પણ આ બીજા બધા ઋણાન બધા બીજા કેમ છો કેમ છે બધા વાત કરે એવા ખરા નઈ બધા બધા ઓળખાણ વાળા ખરા નઈ બીજા તમારે કેમ છો ગોરાંગ કેમ છો નાણાથી એવું બધું આમ તો સાધાને આપણે વાંચવા બોલતો હોય ને તો એ આપણે એ ઋણાન બનશે વગર તો ભેગો ના થાય તને સમજ ભાઈ ને ભાઈ દિલીપ ઋણાન બંધ વગર કોઈ ભેગું થાય આ બધા મોટા ઋણાન પાડોશ હોય મિત્ર હોય તે સમજે ને અને ઘરના તો બહુ ચીકડા ઋણાન એને અમુક કરવા જઈએ તો એ અવરું અવરું જ પડે. હવે આ બધા નિવેડો ના આવે ઋણાનુબંધ વાળાનો ત્યાં સુધી છુટકારો થાય ખરો ચોપડા માંથી આપણે રોણાદ બંદર નીકળે આવે તો છુટકારો થાય. હવે આખી દુનિયા જોડે રોણાદ બંધ નથી ને, હવા ચાર બધી રસ્તી જોડે બધે નથી ને, 5-25,000, 25,000, 30,000 ને, તો એટલા સારું કેટલા લોકો જોડે આપણે રખડવું પડે, ભટકવું પડે. આ મનુષ્ય હવા ચાર બધ પણ જાનવરો બાનવરો કેટલી બધી નથી, તે આવવાની જોડે ઢકલમાં પડે આવવું પડે છે, તે આટલું ખાતો ચોખ્ખો થઈ જાય તો આપણો નીકળવા આવી જાય ને. કારણ કે આપણે દેશમાં જન્મ્યા ની ત્યાંથી આપણે ખાતા ચોખ્ખા કરવાની જરૂર છે, બીજી કોઈ કરવાની જરૂર. હવે ખાતા ચોખ્ખા માટે ખાતાનું શું નામ આપશો? હું તમને નામ આપું છું. એક તો આ પહેલું તો તમે શુદ્ધાત્મા થયા, ત્યારે તમારે આ કોણ પાડોશી? તમે શુદ્ધાત્મા થયા, આ તમારે પાડોશી, એને એ તમારું ઋણાન બંધ છે. શું છે એટલે એને શું કહે છો તમે ઇંગ્લિશમાં? FILની ફાઇલ કહે છો, ફાઇલ નંબર 1 અને વાઇફ ફાઇલ નંબર 2. વાઇફ ને ફાઇલ નંબર 1 એ અને ફાઇલ નંબર 2 તમે કહેવ ને. અને જેટલા ઋણાન બંધ વાળા છે, હા, ત્રીજો નંબર, ચોથો નંબર, 10મા 12મા એમનો વારો આવે ને. બીજા દુકાનદારો વાળો હોય તેનો 50મા આવે, સમજ ને. એટલે આ બધી ફાઇલો, આ ફાઇલો નો સંભાળ નિકાલ કરવો એટલી આજ્ઞા છે. શું છે? સમભાવે નિકાલ કરવો, આ એક જ વાક્ય મારી આજ્ઞા. અને આ ફાઇલો સમજી લેવાની, આ બધી ફાઇલો છે અને આ ફાઇલો નો સંભાવ નિકાલ કરવો. સંભાવ નિકાલ કરવો એટલે શું? કે પેલા પેલો હમો ચીડેલા હતા, આપણે ચીડતા ચીડાતા હતા, હોમો ખુશમાં આવતા, આપણે ખુશમાં રહેતા હતા. આપણે ચીડાતો હોય તેની જોઈએ સંભાવ, અને ખુશમાં આવતો હોય સંભાવ કરી સંભાવ નિકાલ કરી નાખવો છે. આપણે હવે વધારવો નથી હિસાબ. કયો શબ્દ બોલશો? સંભાવ નિકાલ કરવો છે, સમજો ને. ફાઇલ નંબર 2 આવું, પેલી ફાઇલ નંબર 2 એ ક્યાં આગળ છે? હા, અને તારે ફાઇલ નંબર 2 એ સંભાવ નિકાલ કરવાનો. હા, હવે ડખાડક ના કરી ચાલે, સમજો ને. નહીં ફરી પાસે હિસાબ બંધાય છે. એટલે ફાઇલો નો સંભાવ આવે નિકાલ કરવો, એ ચોથી આજ્ઞા શબ્દ આખો યાદ રહેશે. બરોબર, એટલે આમ લખેલું છે પાસે કોઈ જગ્યાએ લખેલું છે. અને પેટીન વાતચીત કરજો, આ ભાઈ પહેલું લીધેલું છે ને, તમને કઈ ખ્યાલ હોય તે વાતચીત કરજો. સત્સંગમાં બેસીને ફરી જયારે ઘૂંટ્યો કાલો દિવસ શું બધું સમજાય દઉં એકચેત થી. અને ક્રોધ માન માયા લોભે ગયા છે પણ આમ તમને સમજે નહીં પડે, પણ જયારે ત્યારે મારો તમારા પરિચયમાં આવશે ત્યારે તમે ક્યાં રોગના ગયા છે અત્યારે તમને એ સમજાય નહીં. સમજો ને, અનાધિકારની બધું ડિટેલ ડિટેલ બધું જોયેલું નહીં ને. આ તો બે તમને ફંડામેન્ટલ આપ્યું શું, પણ બેઝિક આપ્યું છે, પણ ડિટેલ તો બહુ લાંબો હોય. પણ આ બેઝિક થી તમારું કામ ચાલુ થઈ જશે. શું કહ્યું? કારણ પાપો નાશ થઈ ગયા છે, એટલે આત્મા તમારે હવારમાંથી આખો દડો યાદ રહ્યા કરશે. શું કહ્યું? તમારું સ્વરૂપ નિરંતર લક્ષ્મણ રહ્યા કરશે. શું કહ્યું? અને સમ્યક દર્શન આખો દડો રહેશે. શું કહ્યું? હવે ક્યાં સુધી આવી? દાખલા આપવાના રહ્યા, કડીનો દાખલો. હવે તમારે ઘરમાં કેવું કે મારે ઓફિસમાં જવું છે, એટલે ફાઇલ નંબર 2 ને કેવું કે તમે જમવાનું વહેલું મૂકી દો. એટલે કે છે 5 મિનિટમાં આવો તો આપણે જઈએ. તારે પોતે કરી ઉતારતો હોય તે ટાંકી ફરી ગઈ અને કરી ઓવરટર્ન થઈ ગઈ તે વખત તમને કયું જ્ઞાન હાજર થાય? કરી ઊંધી થઈ જાય, કોને કરી ઊંધી? આપણું કયું જ્ઞાન? વ્યવસ્થિત વ્યવસ્થિત ઊંધી કરી. શું કહ્યું? એટલે આપણે લાઈફ ને શું કે ફાઇલ નંબર 2 ને શું કહેવાનું? બધા નથી ને કે એટલે એ કે છે આ દાદા નું સારું થઈ જાય, સારું જ્ઞાન આપ્યું. એટલે પછી આપણે શું કહેવાનું? હવે ફાઇલ નંબર 2 જો સ્વભાવ નિકાલ તો કરવો પડે ને. આપડે કે આ ભાખરી તૈયાર છે ને, મેં જસણું કરે મૂકો ને ખાઈ જવું, નીકળતી નહીં રહ્યા. શું બગી જવાની લડામાં સંભાળ નિકાલ કરવો આવે હા, ઝઘડા કરવાથી આપડે પહોંચ્યો વેર વધારી વધારી ને એક માણસ જોડે વેર કરો ને એ હો હો કર તમે છોડે નહીં. મારું જે થવાનું થઈ પણ તરત આગે પાડશે પૈસા મા બાપ કઈ છૂટી જઈએ, શું કરે આપી ને છૂટી જઈએ પણ પૂછી નહીં. થઈ ગયો એક દાખલો આપે ને લેવા બે બીજો, હવે બીજો દાખલો આપો. આ દાખલો સમજણ પડી ગઈ તમને? જો પેલો સંભાવ નિકાલ કર્યો વાઈફ જોડે અને કી કરી ધરી ગઈ તે વ્યવસ્થિત કર્યું, બે આવી ગયું તમને. અને વાઈફ ને ધીરે ધીરે રિયલ તો આપણે જોતા હવા થી જ જોયા કરતા હોય નહીં, તો ચારે આગના પડાય ને વારે જોડે જોડે. હવે બીજી બીજો દાખલો આપું કે એક રૂમ માં તમે બેઠા છો ત્યારે આ શુદ્ધાત્મા નું ધ્યાન કરો છો ને, અને પછી સુધારવાનું ધ્યાન કરો પણ અવાજ આવ્યો તમને બાયણા પર, તમે શું સમજી જવા અંદર બેઠા બેઠા કે ગાય ગાય ઠોકે છે બધું શું સમજી જાઓ? કોઈ ઠોકે છે હે, કોઈ ઠોકે છે, કોઈ બાણો ઠોકે છે. આપડા જ્ઞાન થી કોને, એ તો પેલા કોઈ તો કેતા હતા, હવે જ્ઞાન થી કોને કોણ ઠોકે? પેલા તો આપડે એમ કેતા કોઈ બાયણું ઠોકે છે, પણ હવે આપણું જ્ઞાન વાપરવું છે. પણ હવે ફાઇલ કયા નંબર ની આપડે ખબર પડે અંદર ગમે બેઠો, એટલે બાયણું ઉગાડીએ ત્યાં આપણને લાગે ફાઇલ નંબર 50-50 કોતરા ખોર ના આપ્યા છે નેતાજી ને, એમ પૈસા પૂછ્યું કેમ નહીં? 80-80 રૂપિયા કોતરા વધારે લખેલા, એટલે આપડે જાણ 240 ઝઘડો છે પણ નિકાલ કરી નાખો હવે. એટલે એને બેહાવીને સુલેમાન આવો કે રોજ કરીઓ કઈ પછી સુલેમાન છે જ કે આપડે નિકાલ કરવાનો છે ને આપડે. અને પછી 50 પણ હોય ના માને, હોય ના માને તો 120 આપીને હું કેમ કીધે 240 બદલે તો કહ્યું ને. અને પછી જાય ત્યારે આપડે પૂછવું સુલેમાન કઈ દુઃખ થયું નથી? નહીં થાય, નહીં થાય, ફાઇલ નથી ગયો નિકાલ થયો બસ. સતયુગ માં મનુષ્યો પ્રેમ થી બંધેલા રહેતા હતા, અત્યારે વ્યાર થી બંધાય પ્રેમ રહ્યો જ નહીં કે અત્યારે વ્યાર નો બહુ બંધ કરશે સમજે ને, વ્યાર થી બંધાય માટે વ્યાર ના થાય એટલા માટે સંભાવ નિકાલ કરવાનો આવશે ને. થોડો પ્રેમ કોઈ જો થઈ ગયો છે મતો નથી, પણ આ વ્યાર ના થયું છે પ્રેમ થવાનો નથી. શું થશે તે હું તમને સમજાય થઈ ગયા ત્યાં પૂરા પછી આગળ જાય છે, આગળ જઈને બીજે ગયા. હા એ સડિયો છે તે પાછો આપડે ઘર થી થોડે છે તે તાઈણ ઘરે છે તે ગયો, તો આગળ તાઈણ કોથળા ખોંડ આપેલા, તો આગળ જઈને માગવા મળ્યો સાહેબ મને કોથળા ખોંડ ના પૈસા આપો. તારે સાહેબ કે છે તને ખોંડ ના ભાવ વધારે કર્યા તો મને એક પૈ પણ નહીં આવ્યું કે. સુલેમાન કે સાહેબ એક પૈ પણ કોળી થઈ ગયા છે. સાહેબ કે તું મને ઓળખતો નથી, ત્યારે સાહેબ આપ તો કોંગ્રેસ ના મોટા મોટા આખા મુંબઈ શહેર ના મોટા મોટા માણસો, પણ મારે ભાવ વધી ગયા એમ શું થાય? એટલે સાહેબ એમને દબડાવા જતો હતો કોંગ્રેસ નો, સદીઓ કઈ દબાયો નહીં. એટલે સાહેબે જોયું કે એને રૂપિયા ફેંકો એટલે તેના તિરસ્કાર કરી ફેંકો, તું લે તો એ કેવું ઉઠાવું છું એમ કઈ ફેંક્યા નહીં, પણ શરીર કઈ લે ગણી અને ગજા મૂકી આમ જોવા મળ્યો. તારે સાહેબ કે રે સળિયા ઉભો રહે સાહેબ ક્યાં હુકમ હે, કારણ કે એને દાસ દાસ નહીં પેલા દાદે છે, ક્યાં સાહેબ ક્યાં હું તમે કઈ હું તને જોઈ લઈશ સરિયો કે સાહેબ મેં બી દેખ લઉં કાકે એટલે હું પૂરા પૈસા આપે ને વેર શું વધારે પૈસા પૂરા આપે વેર વધારવાનું હતું સમજ ને એટલે કઈ આજ્ઞા થઈ પૂરી હવે પાંચમી આજ્ઞા આપું છું કઈ અઘરું છે કઈ હવે પાંચમી આજ્ઞા આપું છું ગોરાંગ નું જતે નામનું ખાતું બેંક માં છે કે નહી સુધાર્થના નામનું છે ગોરાંગ ના નામનું સિદ્ધાર્થના નામની ખાતું કાઢી દીધી બેંક માં છોકરો કોના નામ નામ નથી નથી કશું કારણ જાણતા નતા એ થી કરીએ હવે હવે બધું અત્યારે જાણતા ના જે નામ પચાર્યું તે નામ પચાર્યું હવે બધું નામ મારું નહિ તે આપડા એનો રિવાજ કેવો છે આપડા દેશ નો નામ આપ્યું છે છઠને છઠ્ઠી એ એટલે પછી અહીં જાય ત્યારે નામ લઈ લે નાના ભિકારે એટલે કેમ લઈ લીધું ત્યાં કે વેપાર આવે અહીં જવાના થાય તે નામ આપેલું લઈ લો પાછું કે છે એટલે નામ પર જે કર્યું એ જપ્તીમાં ગયું નામ પર જે કર્યું ને એ ગયું જપ્તીમાં કુદરતી બંગલા મોઠો બધું જે કર્યું ને હવે શું રહ્યું ત્યાં કે આત્માનું કર્યું હતું જોડે આ વાત કે છે તો હે એટલે આપણે અનામી અને નનામી નીકળે એટલે શું થયું પછી એટલે હવે નામ પર નું બધું જપ્તી એટલે આપણે શુદ્ધાત્મા ના નામ પર હવે શું કરવાનું એમ શુદ્ધાત્મા નો ચોપડો હવે ખોલવાનો શુદ્ધાત્મા નો ચોપડો આપણે રાખવાનો પેલો ચોપડો વ્યવસ્થિત તાબે ગયો કોને તાબે ગયો વ્યવસ્થિત તાબે હવે શુદ્ધાત્મા નો ચોપડે ખોટ ના જાય ધંધો ચોપડો થાય ચોપડામાં જમે રકમ બધું થવા દેવાનું ત્યાં ચોપડામાં શું જમે કરવાનું ત્યાં જેટલી આજ્ઞા તમે પાડશો ને એટલી મેં જમે થશે શું કહ્યું જેટલી તમે આજ્ઞા પાડશો એટલી જમે થશે અને આજ્ઞા હવાથી જ પાડી શકાય એવી જમે કોઈ બીજી વસ્તુની જરૂર નથી તમારે જરા જરા પેલો હેન્ડલ મારવાની જરૂર છે શું કહ્યું એટલે એક તો તમે આજ્ઞા પાડશો એ જમે થશે બીજું તમે કઈ સત્સંગ કરશો તમે કાલે હવારમાં આવશો ને દર્શન કરશો તે બધું બહુ જમે થશે કાલે મારી હાજરીમાં પાર ઘણું જમે થઈ જાય સમજો ને તો કાલે તમારે જે જેટલો લાભ લેવાય એટલો લ્યો કાલે બધા આવીને દર્શન કરી દેજો પુસ્તકો આપણે આપતાવાણી ને બધું વાંચે આપતાવાણી ને બધું વાંચે આપતાવાણી શું વાંચે તો એ જમે આ પુસ્તકો તમને આપે ને કઈ જે વાંચો ને તો એ આપતાવાણી વાંચો તો એ છતે તમારું જમે થાય ચોથું છે તે આપણે બધા પુસ્તકો બધા ફ્રી હોય પાસ થાય છે બધા જાતના પણ જે માટી ચલાવે છે ને એ છે તે નો પ્રોફિટ નો લોસ ચલાવે છે સમજો ને તે એનું એકલું માટી ના પૈસા તમારે લાવો તો દર મહિને દાદા ની ફ્રેશ વાણી તમને વાંચવાની મળે દર મહિને ફ્રેશ વાણી એમાં આવે માસમાં એ તમને વાંચવાની મળે એ તે માટી એકલું તમને જરૂર હોય તો બાંધી દેજો સમજો ને અને બીજું બધું પુસ્તકો તો અહીં તમે કાગળ લખીને મોકલો ને ત્યાંથી મોકલી આપશે કોઈ આપતું જતું હોય તો અહીંથી અહીં રહ્યા હોય તો તમને આપશે બધા ક્યાં સુધી આવી પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ પાંચ આજ્ઞા પૂરી થઈ ગઈ હવે આ આજ્ઞા જો પાડે અમારી આજ્ઞા તો એને કહીએ છીએ કે આ આજ્ઞા 60-70% પાડે તો અમે કહીએ છીએ કે જો એક ચિંતા થાય તો અમારી ઉપર $2,00,000 નો દાવો મળશે હવે ઓછી ગેરંટી સાહેબ ઘડિયાળમાં ગેરંટી આપે છે 2 વર્ષ નું મુદત ચિંતા નથી, વિજ્ઞાન આપ્યું છે જ્ઞાનીઓને ચિંતા આપી, ક્રમિક માર્ગ ના જ્ઞાનીઓને ચિંતા છે સુધી છેલ્લા છેલ્લા ઉતરવાના હોય એવું આ તમે ચિંતા. આ ક્રમ વિજ્ઞાન છે માટે એનો લાભ પૂરેપૂરો ઉઠાવજો. શું કહ્યું તમે સમજો ને? એને શબ્દે શબ્દ મારે પાડજો, આજ્ઞામાં જોવાનું બીજું પછી કરવાનું. શબ્દે શબ્દ પાડજો, ચિંતા ધ્યાન મટી જશે, ઉપાધિ કશું થશે નહીં, અને ધંધા રોજગાર નોકરી બધી સરસ ચાલશે. શું અને છોકરાને દાણા થતા હશે, જેમ જેમ સુધાર્થમાં જુઓ ને તેમ છોકરા દાણા થાય. અને રાતે થશે દાદા બહુ નથી જયકાર બોલાવો, છોકરા બોલવા લાગે ખરેખર પછી ફરી એ દોડશે ને, રંગ લગાડીએ ને તો પછી સિનેમા જોવા ના દોડતમ કરે ને. ક્યાં સુધી આવી ખરેખર શુદ્ધાત્મા? હવે તમે ખરેખર શુદ્ધાત્મા છો કે ખરેખર ગોરાંગ છો એ કહો. શુદ્ધાત્મા અને તું ખરેખર શું છું? શુદ્ધાત્મા. પેલો તું શું રામ હતું તારું? સૂર્યકાંત. તું પેલો તો એમ કહેતો ખરેખર હું સૂર્યકાંત જ છું એવું જ બોલતો હતો. કારણ કે જાણે નહી હું કોણ છું જાણે નહીં, ત્યાં સુધી શું બોલે બિચારો? ખરેખર હું એ જ છું, ખરેખર હું એ જ છું. એ ઇગોઇઝમ હતું. શું હતું? આજ ઇગોઇઝમ ગોન થયું. શું ખરેખર સુધાર્થમા થઈને આ ડ્રામેટિક રહ્યું હવે. શું રહ્યું? માણસ કામ કરી શકે નહી. સરસ હવે ને? પણ જતું રહ્યું તો કર્મ બોધનારું જતું રહ્યું. સજીવ સજીવ જે કર્મ બોધતું હતું ને તે જતું રહ્યું. અને નિર્જીવ એટલે ડિસ્ચાર્જ હતા. તમારી આખી જિંદગી કામ કયા કરશે પ્રારબ્ધ પૂરું કરવાનું ને? પેલું જે કર્મ હતું એ છૂટી ગયું. તમે સમજ પડી ને? એટલે પેલું અહંકાર રહ્યો તેનો વાંધો નહીં આપણને. સમજ પડે ને? એટલે અહંકાર ને મમતા ગયો તો પછી ભાઈ શરીરમાં વેક્યુમ પડ્યું એ ખાલી થાય. એટલે એ વેક્યુમ માં શું થયું? કારણ કે પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા એ ગ્રહણ થયું. એટલે ગ્રહણ થયું શાનું? પોતાના સ્વરૂપ શુદ્ધાત્મા નું. અને ત્યાગ શેનો થયો? અહંકાર મમતા નો. એટલે ગ્રહણ ત્યાગ નો કડાક હતો. તમારે ગ્રહણ એ કરવાનું રહ્યું ને ત્યાગ એ કરવાનું. શું બન્યા છે એ બધો ફાયદો નિકાલ કરવા. અરે આ સારી આવી ને બકરી પાત ની રસોઈ તો નિરાંતે નિકાલ કરવો સંભાળ. શું કહ્યું? સરસ પ્યારી હોય બધી હોય, અરે જરાક મીઠું છે તે પેલા એમાં રહેતામાં આવ્યું હોય વધારે પડ્યું હોય તો પેલો એ પેલી એ વાત કરે. આ રહીતું બધું ખરાબ કર્યું હોય એમ કઈ મેલ્લે પૂરો રહેતા બાજુ બાજુ એમ ને બધું ખાઈ લે ને. પણ હું આદાદી નો વાંકો નહી. હવે એવું નહીં થાય. સમજ ભાઈ ફાયદો સભા નિકાલ કરવાનો રહેજો. આ ખારું હોય તો બાજુ એ મૂકી દેવાનું, બીજું બધું ખાઈ લેવાનું. અને પછી કેવાનું કેમ રશ્મિ મજા આવી ના આવી એવું કેવાનું તારે? ફાયદો નિકાલ કરવાનો આવે. કશું બાંધવા છોડવા દેવું કઈ છે નહી. તમારે જે ગુરુ હોય તે ગુરુ નો દર્શન બર્શન બધું કરવાનું, વ્યવહાર થી બધું કરવાનું. સમજ ને? આ અહીં ગુરુ ગુરુ પદ નથી, આ તો મોક્ષ પદ છે. શું છે? હું તો આખા વર્ણનો શિષ્ય છું, હું કોઈનો ગુરુ થયો એવો માણસ નથી. આ વ્યવહારમાં હું લઘુત્તમ છું. શું છું? આ વ્યવહારમાં હું લઘુત્તમ છું. અને નિશ્ચયમાં શું હોય ખરેખર? એ શુદ્ધાત્મા. ગુરુત્તમ છું કોઈ કોઈ મોટો નહીં. પણ લોક તો વ્યવહાર નું પૂછે ને તો હું કહી દે ભાઈ હું તો લઘુત્તમ છું. શું કારણ કે આખા જગત ને શિષ્ય માન ગુરુ તરીકે સ્વીકાર કરું છું. હું તો આખા જગત નું શિષ્ય શું કહ્યું? શું કહ્યું? અને તમારા જે ગુરુ હોય ને તે તમારે એમ જો દર્શન કરવા એ બધું કરવું. પણ તે નિત્યાનંદ ના થયા, આત્મા પ્રાપ્ત કરવા એને કર્યો નથી આપવા. એ તો આમ કર્યું થાય. એટલો વિવેક હાથે પડે ને આપડે નહીં આત્મા આત્મા નું મનોરંજન થઈ ગયા ઘટે નથી એટલે વ્યવસ્થિત બધું કરે આમ તો $5-50 આપતા હોય તો આપજો જો એવું કશું નહીં તમારે એના ફોટા હોય તો નાખી ના દેશો કારણ કે જરા આરાધના કરીએ નાખી ના દેવાય પણ હું તમને જે આપું આ વાનીમી ફોટા એક બે છે તે તમારે પૂરા મૂકી દેવાની જગ્યાએ એ જગ્યા રાખવી કારણ કે આ રિયાલિટી છે અને પેલું રિલેટિવ છે શું છે બધું મિક્સર ના કરે આ મિક્સર નું નહીં ફોટો છે ને એટલે બીજી કોઈ જગ્યાએ રાખવી બાકી પછી આપણે દખી કરીએ ને એટલે કપડું પાડી દેવું તમને બે ફોટા આપશે તો તમારે કરી લેજો. હવે સવાર માં કાલે ગમે તે દાડે જેટલો લાભ વધારે લેવાય એટલું આખું ટાઈમ બ્રેક ડાઉન કરી તમે આખો દાડો કહી મને વાંધો નથી પણ તમારું આ જો હતરી જાય તો બહુ સારું પડે અને પછી તમે ક્યારે પછી ફરી વાર પાણી ફાટવા આવશો એવું છે છોડવો તો કાલે મોટો આવડો થઈ જશે પંદર મહિને કઈ ફાટમાટ જઈ ને એટલે હું તો તમને એટલું કહું છું 200 કલાક જો મારી પાસે 500 ગમે તો વાર આવી થઈને 200-300 તો રિયલ કાયમ નહીં રહેશે શું કહ્યું નહી તો આખી જિંદગી પડી રહેતો ભાઈ એવું નથી શું હવે બીજું શું આવ્યું હવે નિષ્પક્ષપાતી થયા નિષ્પક્ષપાતી થયા હવે તમને આપણે વૈષ્ણવ ના રહ્યા શિવ ના રહ્યા જૈન ના તો ને કારણ કે મુસલમાનમાં શુદ્ધાત્મા દેખાય કે ના દેખાય એટલે આપણે આત્મધર્મી થયા શું થયું આત્મધર્મ એ સ્વધર્મ છે સ્વધર્મ અને દેહાદ્યાસ ધર્મ એ પરધર્મ ને આપણે સ્વધર્મ માં આવ્યા એટલે આ પક્ષપાત ના હોય દેહાદ્યાસ હોય તો પક્ષપાત બરોબર ને એટલે આપણે નિષ્પક્ષપાતી મંત્રો છે તે અડચણ ના આવે એટલા માટે ગોરાંગ ની અડચણ ના આવે એટલા માટે બોલવાની કહેજો મહી બરોબર ને હવે રાતે આજ રાતે શું કરશો કે રાતે 9-10 ભગવાને શું કહેલું કે જયારે જ્ઞાની પાસે જ્ઞાન મળે એટલે ગેરજીને કહેવાજો કે ભાઈ હું તો હવે જ્ઞાની પાસે હું કહી દેવાનું છું ને મારો આપણો મોટો દીકરો છે તે દુકાન ચલાવશે કે બધી જોબ કરશે અને હું તો મારા આત્માનું કલ્યાણ કરું તારે વાઈફ કે આ તમે કરો ને પછી મને બોલાવજો પણ એવી રીતે પહેલો વ્યવહાર હતો આપણો અત્યારે તો આવું ચાલે એવું નથી ને જ્ઞાની પાસે શા માટે પડી જવું છે એમના વાતાવરણમાં આખો દળ રહેવાનું તે બધું ઠંડુ ઠંડુ થતું જાય પછી એને જોવાથી નિધિ ધ્યાસન ઊભું થાય નિધિ ધ્યાસનથી એનું જે શક્તિઓ છે ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને હવે આ બધું એને મારી જોડે પડી રહેવાનું છે કોઈ પડી રહે એમ છે ભગવાન ભગવાન કઈ પડી રહેજો કાંઈ એમના માટે તો કોઈ પડી રહે એમ છે આજે હવે કારણ કે હું કહું પડી રહ્યો તો તમારી ફાઈલો બોવા મૂ કરે ફાઈલો બોવા અમારે ગોરાંગ ભાઈ આવ્યા છે આવ્યા છે એના કરતા હું તમને કહ્યું ફાઈલો નિકાલ કરો સાહેબ પણ આ જે મુખ્ય કરવાનું આવશ્યક કરવાનું આ અવશ્ય કરવા જેવી ચીજ તેનું શું થાય ત્યારે એના માટે કંઈ પણ બીજું થોડું ઘણું આપું નહીં સબસ્ટિટ્યુટ તે તમે કરજો આ એટલે રાતે 9-10-11 વાગે જયારે સુઈ જાઓ ત્યારે વાંચો મીઠી અને દાદા નો દેખાવા જોઈએ શું કહે અને ધીમે રહીને આપડે કોણ સાંભળે એટલું શુદ્ધાત્મા આપડે કોણ સાંભળે એવું બીજા લોકો હરકત ના થાય એવી રીતે બોલતા બોલતા ઊંઘી જજો શું કહ્યું તમે સાંભળે ને હવે તમે કેટલી મિનિટમાં ઊંઘી જજો 5 મિનિટમાં એટલે આનો લાભ સારો મળે એવો છે માટે આ ગોઠવણી કરવાની કહું છું શું થયું પછી? આજ બુદ્ધિ ને બુદ્ધિ સાથે ડખો કરાવી છે. બુદ્ધિ ને કહે કે કાલ બપોરે તું આવજે, મને આજનો દાડો યોગ આટલું દાદા ને ધ્યાન કરી લેવા દે. તો એક જ દાડો કાલે આવશે તો વાંધો નહીં, એક દાડો તમને સ્થિર થવા દે છે. તો એટલે બુદ્ધિ ને એમ કહેતો કાલ બપોરે જમવા આવજે તો બધી રજા લઈ લે. તો એ લે છે બિચારી, બુદ્ધિ ડખો નહીં કરે. પછી એને કહેવાનું કાલ બપોરે જમવા આવજે. કહેજો બધા, હા કે બોલજો, મારે બોલવામાં જાય નહીં. આપણે બોલશો એટલે મારે તરત કરશે. બોલાવે સંસ્કૃત સંસ્કૃત સંસ્કૃત બોલ. આ શક્તિ બધું ભેગું થાય સંજોગો કામ થાય. એવું કેવું છે ઢોકળું વખત નાખે ચાલે, પણ આપડે તો તમે કેતા નહી. તને આ જોડે રહ્યો તેનો કઈ ફાયદો થયો? હા દા, દુઃખ એટલે દુઃખ જ. આ લોકો માન્ય બોલીને એક જ અહંકાર થઈ ગયા.